બીજ છે ન હશે, તુવેરનો હશે કે મૂંગનો હશે કે મગફળીનો હશે, જેવા એના અંકુર ફૂટે તેવા તેવા અંકુરને કારણે તે બીજનો આપણે અનુમાન કરી શકીએ. એવી રીતે પુષ્ટિ ભક્તિ અંકુરિત થતી હોય તો પુષ્ટિ બીજ હશે, મર્યાદા ભક્તિ અંકુરિત થતી હોય તો મર્યાદા હશે, અને ચર્ષણી જો અંકુરણ થતું હોય તો ચર્ષણી હશે. એ આપણે નિર્ધારણ ન કરી શકીએ બીજનો, પણ જે અંકુરણ થાય તેનાથી એનું અનુમાન કરી શકાય છે. જેમ મુસ્લિમ ધર્મ ખ્રિસ્ત ધર્મ છે તેમ હિન્દુ ધર્મ કયો છે? મને તો હિન્દુ કોણ છે એ જ આજ સુધી નથી સમજ પડી. શું પુષ્ટિમાર્ગ તેને સ્પર્શે છે? પુષ્ટિમાર્ગ હવે હિન્દુને સ્પર્શે છે કે નહીં? હિન્દુનો એક મતલબ તો મેં તમને બતાવ્યું કે કાલો ચોર ને બેઈમાન, તો પુષ્ટિમાર્ગ એને સ્પર્શવાની જરૂરત જ નથી. આપણે નથી કાલા, નથી ચોર, નથી બેઈમાન. વૈદિક ધર્મના આપણે અનુગામીઓ છીએ. શું સ્વામિનારાયણ ધર્મ તેને સ્પર્શે છે? એ તો હું કેવી રીતે જાણું? સ્વામિનારાયણવાલાઓ જાણે. હું એટલું ચોક્કસ જાણી શકું કે સહજાનંદજીએ ચોખ્ખી એવી આજ્ઞા કરી છે કે સર્વ વૈષ્ણવ રાજ શ્રી વલ્લભાચાર્ય નંદન જે ધર્મની સાધના બતાવી તે જ આપણો ધર્મ છે. એટલે જે આપણો ધર્મ છે તે એમનો પણ ધર્મ છે, તો જે આપણો ધર્મ છે એમનો પણ ધર્મ હોય તો એ લોકો પણ સનાતનની શાખા જ છે, કોઈ નોખા ધર્મ નથી. અથવા હિન્દુ ધર્મનું અસ્તિત્વ છે કે નહીં? હિન્દુનું અસ્તિત્વ હોય તો હિન્દુ ધર્મનું અસ્તિત્વ હોય. કાલાચોર બેઈમાનનું અસ્તિત્વ હોય તો હિન્દુ ધર્મનું અસ્તિત્વ હોય. કાલાચોર બેઈમાનનું અસ્તિત્વ તો છે દુનિયામાં, એટલે કદાચ હશે હિન્દુ ધર્મ પણ. પણ જેને હું ધર્મ સમજી રહ્યો છું, વૈદિક ધર્મને, એ હિન્દુ ધર્મ છે કે નહીં? કોઈ પણ હિન્દુ વૈદિક ધર્મ સાહિત્યમાં આપણા ધર્મને હિન્દુ ધર્મ કહેવામાં આવ્યો નથી. હું તમને વારે ઘડીએ એ વાત રિપીટ કરીને કહેવા માગીશ કે આપણને જ્યારે એ લોકો ગાળો આપે ધર્મ નિરપેક્ષવાદીઓ, ત્યારે મને પણ એમ લાગે છે કે હું હિન્દુ છું. નહીં તો મને ક્યારેય નથી લાગતું કે હું હિન્દુ છું. હું વેદનો અનુયાયી છું, બ્રાહ્મણ છું, વૈષ્ણવ છું, પુષ્ટિમાર્ગી છું. એક ભગવદી વૈષ્ણવનું કહેવું છે કે વૃદ્ધ ભગવદી રાજ્યો વૃદ્ધ ભગવતી રાજભોગ સુધી સેવા પહોંચી શકે. હવે ઓછી મહેનત કરવી છે તો તેનું શું કરવું? કરી દેવી, એમાં શું છે? વૈષ્ણવ છે ખરા, પણ સંજોગ વશાત અન્ય માર્ગી છે, તો તેને ઘરે પ્રસાદ લેવો પડે છે તો તેનું શું કરવું? અરે આજકાલ તો બાળકોએ વેબસાઇટમાં કહી રહ્યા છે કે અમે બર્ગર લઈએ છીએ, મેક્સિકન બર્ગર લઈએ છીએ, ચાઇનીઝ ફૂડ લઈ રહ્યો છે, તો તમને કેમ વાંધો આવી ગયો? એક બાળકને તો સ્મોકિંગની બહુ ટેવ હતી, તો કોઈક ભગવદીએ એસી બંસી બાજી બન ઘન મેં વ્યાપ રહી મહામુનિન કી સમાધિ લાગી પદ ગાયો. વૈષ્ણવનું કહેવું છે કે પિયરને ઘેર વૈષ્ણવ ધર્મી હોય અને પર ઘરે અન્ય ધર્મ હોય તો ઠાકોરજીની સેવા કરી શકીએ કે નહીં? પિયરને ઘેર વૈષ્ણવ ધર્મ હોય અને પરઘર, પરઘર એટલે પત્નીના ઘરને પરઘર માનો છો? પતિના ઘરને તો બહુ મોકાણ થઈ ગઈ હો ભાઈ સાહેબ, એવું નહીં કરતા, પુષ્ટિમાર્ગ બદનામ થઈ જશે. પતિના ઘરને કોઈ દિવસે પરઘર ન કહેવાય. એ તો તમે જો પત્ની હો તો તમારો અડધી માલિકી કાનૂનના રૂએ છે, શાસ્ત્રના રૂએ છે, અને ભાવનાના રૂએ પણ તમારી ઓરી જઈએ, એને પરઘર મનાય જ નહીં. એટલે પહેલાં તો આ પ્રશ્નને તમારે સુધારવો જોઈએ કે પિયરને ઘેર વૈષ્ણવ ધર્મ હોય અને પરઘર, એટલે પતિનો ઘરને પરઘર કહેતા હો તો તમારે પ્રશ્નનો જવાબ જ નથી આપવો. કેમ કે જો પતિને પર માનતા હો તો પછી પ્રશ્ન જ ક્યાં ઊભો થયો ઘરનો? એ તો ઘર જ ભાંગી ગયો. ઘર જ ન રહ્યો તો પરઘર કેવી રીતે થાય? પણ પતિના ઘરના અર્થમાં કહેતા હો તો ઠાકોરજીની સેવા કરી શકાય કે ન કરી શકાય એ બાબતમાં મહાપ્રભુજીનો ખુલાસો એક જ છે કે જે ઘરમાં, જેનું ઘરમાં ચાલતું હોય તેને વાંધો ન હોય તો કરી શકાય, ને વાંધો હોય તો ન કરવી જોઈએ. કેમ કે એમ કરવા જતાં આપણા ઠાકોરજીનો અનાદર થવાની સંભાવના રહે છે. કૃષ્ણ નારાયણ વિષ્ણુ મહાવિષ્ણુ એમ અનેક નામો ક્યારેક એક તો ક્યારેક જુદા જુદા સંદર્ભમાં વપરાય છે. સાચી સમજ આપશો. કૃષ્ણ કહો કે નારાયણ કહો કે વિષ્ણુ કહો કે મહાવિષ્ણુ કહો, મેં તમને કહ્યું ને કે દરેક શબ્દનો અર્થ કૃષ્ણ છે. તો આ બધા શબ્દનો અર્થ કૃષ્ણ હોય એમાં પૂછવાનું હોય જ નહીં, ખાલી અર્થની છાયાઓ જુદી જુદી હશે. કૃષ્ણ જ્યારે કહીએ ત્યારે અર્થ એનો સદાનંદ છે, નારાયણ કહીએ એટલે બધા નરો જેનામાં રહેતા હોય તે નારાયણ, વિષ્ણુ કહીએ એટલે જે સર્વત્ર વ્યાપ્ત હોય તે વિષ્ણુ, મહાવિષ્ણુ એટલે જગતમાંય વ્યાપ્ત હોય ને જગતના જે કારણભૂત તત્વો છે એમાંય વ્યાપ્ત હોય તો મહાવિષ્ણુ. એટલે તો એ અર્થની છાયાનો ભેદ છે, બાકી અર્થ તો દરેકમાં એક જ છે. એક પ્રશ્ન આવ્યો છે, દર્શન કરવાથી કોઈ ફળ નથી મળતું, આવું કેમ? દર્શન કરવાથી કોઈ ફળ નથી મળતું આવું કેમ? એટલે તમે માની રહ્યા છો કે ફળ નથી મળતું કે ફળ ન મળવું જોઈએ એમ કહી રહ્યા છો? મને પ્રશ્નનો આશય સમજાતો નથી. વાર્તા પ્રસંગમાં આવેલા પ્રસંગને આપણે સિદ્ધાંત તરીકે કેમ ન લઈ શકાય? વાર્તા પ્રસંગમાં તો ઘણા બધા પ્રસંગો છે કે કૃષ્ણદાસજીએ ગોસાઈજીને સેવા કરતાં રોકી દીધા, તેને સિદ્ધાંત માનવા તો બધા જ ગોસ્વામીઓને બિચારાઓની હકાલપટ્ટી થઈ જશે, એવા નિષ્ઠુર નહીં થઈ જતા તમે. વાર્તા પ્રસંગમાં તો ત્યાં સુધી આવે છે કે ખાવા માટે સામગ્રી નહોતી તો પોતાની પત્નીને ત્યાં પેલા શું કહેવાય એને તમારી ગુજરાતીમાં વાણિયાને ત્યાં પહોંચાડી આવ્યા, તો એને શું આપણે સિદ્ધાંત કહી શકશું? એને સિદ્ધાંત તો નહીં કહી શકાય. એટલે ઘણા બધા વાર્તામાં પ્રસંગ કોઈક વખતે સિદ્ધાંતના હોય છે, કોઈક વખતે સિદ્ધાંતના બાદના હોય છે, કોઈક વખતે સિદ્ધાંતના અપવાદના હોય છે. વાર્તામાં આવેલા દરેક પ્રસંગ સિદ્ધાંત ન કહેવાય. એટલે જે કૃષ્ણ સેવા સદાકાર્યથી તેમને ટુડે બિઝી લાઈફ શિડ્યુલ, કૃષ્ણ સેવા સદાકાર્ય ઇન ટર્મ્સ ઓફ ટુડે બિઝી લાઈફ શિડ્યુલ, સદાકાર્યનો મતલબ સદા, ક્ષણે ક્ષણે, કલાકે કલાકે, દિવસે દિવસે, મહિને મહિને, વર્ષે વર્ષે, એક જીવનથી બીજા જીવનમાં, જન્મો જન્મ. સદાના ઘણા બધા અર્થ હોઈ શકે છે, સદાનો એક અર્થ નથી. એમાંથી આપણે કયા અર્થમાં સદા લઈ રહ્યા છે સૌથી પહેલાં એ વિચારવાનું છે. અને મૂળ મુદ્દો જે આ બાબતમાં સમજવાનો છે તે આ છે કે જે વખતે તમે જમી રહ્યા છો તે વખતે ઊંઘી નથી રહ્યા, જે વખતે ઊંઘી રહ્યા છો તે વખતે તમે જમી નથી રહ્યા, જે વખતે તમે બેઠા છો તે વખતે તમે દોડી નથી રહ્યા, જે વખતે તમે દોડી રહ્યા છો તે વખતે તમે બેઠા નથી. તો આ બધી ક્રિયાઓ સદા નથી થઈ શકતી, પણ આ બધી ક્રિયાઓમાં સદા તમે જીવિત છો કે નહીં, આ બધી ક્રિયાઓ કરતા સદા તમે જીવિત છો કે નહીં, તો જો આ બધી ક્રિયાઓ કરતા જો સદા તમે જીવિત હો તો તે અર્થમાં કૃષ્ણ સેવા સદા કાર્ય. આ ક્રિયાઓને કેન્સલ કરીને સદા કાર્યના અર્થમાં નથી, સદા તમે જીવિત છો તેથી તમે ક્યારેક જાગો છો, ક્યારેક સુવો છો, ક્યારેક જમો છો, ક્યારેક રમો છો, ક્યારેક બેઠો છો, ક્યારેક દોડો છો, ક્યારેક સ્નેહ કરો છો, ક્યારેક ઝઘડો કરો છો, ક્યારેક ધંધો કરો છો, ક્યારેક આરામ કરો છો, ક્યારેક ઘરમાં છો, ક્યારેક બહાર છો. પણ આ બધી ક્રિયાઓ કરતાં સદા તમે જીવિત છો કે નહીં? સદા જીવિત છો એ અર્થમાં કૃષ્ણ સેવા સદા કાર્યા છે. એ અર્થમાં સદા કાર્યા નથી કે તમે આ બધી ક્રિયાઓ નથી કરતા અને ફક્ત જીવી જ રહ્યા છો. તો સદાનો અર્થ આપણે એ સમૃદ્ધ અર્થ લેવો જોઈએ કે આપણે જે કંઈ પણ ક્રિયા કરતા હોઈએ એ કૃષ્ણ સેવાર્થ જ્યારે થવા માંડે, કૃષ્ણ સેવા માટે આપણે જાગી રહ્યા છીએ, કૃષ્ણ સેવા માટે આપણે નાહી રહ્યા છીએ, કૃષ્ણ સેવા માટે આપણે જમી રહ્યા છીએ, કૃષ્ણ સેવા માટે આપણે વ્યાપાર કરી રહ્યા છીએ. કૃષ્ણ સેવાનો વ્યાપાર નહીં, જે વ્યાપાર આપણે કરી રહ્યા છીએ તે કૃષ્ણ સેવા માટે. તો સદા તમે કૃષ્ણ સેવા કરી રહ્યા છો. અને જો તમે વ્યાપાર માટે કૃષ્ણ સેવા કરી રહ્યા છો તો સદા તમે વ્યાપાર જ કરી રહ્યા છો, કૃષ્ણ સેવા નથી કરી રહ્યા. સદાને એ અર્થમાં સમજવાનો છે, જીવનના અર્થમાં. રમવા જમવા સુવા જેવી જે ક્ષુદ્ર ક્રિયાઓ છે એ અર્થમાં સદા કાર્યનો અર્થ નહીં. કોઈપણ વ્યક્તિ સદા રમી નથી શકતો, કોઈપણ વ્યક્તિ સદા જમી નથી શકતો, કોઈપણ વ્યક્તિ સદા ઊંઘી નથી શકતો. ક્યારેક ઊંઘે છે તો ક્યારેક જાગવું પડે છે. આ બધી ક્રિયાઓ સદા થઈ શકતી નથી, પણ જીવનની ક્રિયા સદા ચાલતી રહે છે. આ બધી ક્રિયાઓમાં અનુસ્યૂત થઈને એવી રીતે કૃષ્ણ સેવા સદા કાર્યા એ અર્થમાં બધી ક્રિયાઓમાં અનુસ્યૂત ક્રિયા છે કે તમે જે કાંઈ પણ ક્રિયા કરતા હો એ કૃષ્ણ સેવાનો ભાગ બની જાય એવી રીતે એને કરો તો કૃષ્ણ સેવા સદા કાર્યનો અર્થ તમે સાચો સમજ્યા. એ ક્ષણે ક્ષણ અર્થમાં કે મહિને મહિને કે સપ્તાહ સપ્તાહ વિધિથી સપ્તાહ સાંભળીએ છીએ, દર વર્ષે સપ્તાહ ગોઠવીએ છીએ, એ અર્થમાં સદાના અર્થમાં એ કૃષ્ણ સેવા નથી. એટલે કૃષ્ણ સેવા સદા કાર્યા ઇન ટર્મ્સ ઓફ ટુડેઝ બિઝી લાઈફ શિડ્યુલ. પણ બિઝી લાઈફ તો એ જે બિઝી લાઈફ છે એ કૃષ્ણ સેવાનો પાર્ટ થઈ જવો જોઈએ. તો જે બિઝી લાઈફ છે પણ કૃષ્ણ સેવા થઈ જશે. અને કૃષ્ણ સેવા જો બિઝી લાઈફનો પાર્ટ થઈ ગયો તો કૃષ્ણ સેવા પણ ફક્ત તમારો બિઝનેસ જ છે, બિઝીનેસ જ છે, કૃષ્ણ સેવા નથી. એ વસ્તુ તમારે સ્પષ્ટ સમજવી જોઈએ. મને લાગે છે કે આપણે આ પ્રશ્નોત્તરીને અહીંયા સમાપન કરીએ.